श्री पद्म पुराण उत्तरखंड अध्याय 49 शालिग्राम ना पूजन नु महात्मय कार्तिके कहियो, हे भगवान, तमे योगियों मा श्रेष्ठ छो। मैं तमारा मुखे बधा धर्मों नु श्रवण करियो। हे प्रभु, हवे शालिग्राम पूजन नी विधि नु विस्तार थी वर्णन करो। महादेव जी बोलिया, हे महामते, तमे बहु उत्तम बात पूछी छे। हे वत्स, तमे जे कई पूछी रहिया छो तेनो उत्तर आपू छू। सांभळो, शालिग्राम शिलामां सदा चराचर प्राणियों सहित समस्त त्रिलोक लीन रहे छे। जे शालिग्राम शिलाना दर्शन करे छे तेने मस्तक झुकावे छे, स्नान करावे छे, पूजन करे छे, ते कोटि यज्ञों जेटलू पुण्य तथा कोटि गोदाननु फल पामे छे। बेटा, जे पुरुष सदा भगवान विष्णुनी शालिग्राम शिलाना चरणामृतनु पान करे छे, तेने गर्भवासना भयंकर कष्ट निवारण करी लीधुं। जे सदा भोगों में आसक्त अने भक्तिहीन छे, ते पण शालिग्राम शिलानु पूजन करीने भगवत स्वरूप थई जाय छे। शालिग्राम शिलानु स्मरण, कीर्तन, ध्यान, पूजन अने नमस्कार करवाथी कोटि कोटि ब्रह्महत्याओने पाप नष्ट थई जाय छे। शालिग्राम शिलानु दर्शन करवाथी अनेक पाप दूर थई जाय छे। जे मनुष्य दररोज शालिग्राम शिलानी पूजा करे छे, तेने न तो यमराज नो भय छे के न मृत्यु नो के न जन्म लेवानो। पण जे मनुष्य भक्ति भाव थी शालिग्राम ने मात्र नमस्कार करी लीधा, तेने तथा मारा भक्तों नो फरी जन्म थतो नथी, तेमने तो मुक्ति मळी जाय छे। जे लोको मारी भक्ति ना अभिमान मा आवीने मारा प्रभु भगवान वासुदेव ने नमस्कार करता नथी, तेओ अज्ञान थी मोहित छे, तेमने मारा भक्त मानवा नहीं। करोड़ों कमलना पुष्पों थी मारी पूजा करवाथी जे फल मळे छे, तेज शालिग्राम शिलाना पूजन थी कोटिगणु थईने मळे छे। जे लोकोए मृत्यु लोक में आवीने शालिग्राम शिलानु पूजन कर्युं नथी, तेमणे न तो कदी मारुं पूजन ज कर्युं छे अने नमस्कार पण नथी कर्या। न तो कदी मारुं पूजन ज कर्युं छे न अने नमस्कार पण नथी कर्या। जे शालिग्राम शिलाना अग्रभागमां मारुं पूजन करे छे, तेणे सतत 21 युगो सुधी मारी पूजा करी लीधी। जे मारो भक्त थईने वैष्णव पुरुषनु पूजन करतो नथी, ते मारथी द्वेष राखनारो छे, तेने त्यां सुधी नरकमां रहेवू पड़े छे ज्यां सुधी 14 इंद्रोनु आयुष्य समाप्त थई जतुं नथी। जेना घरमां कोई वानप्रस्थी वैष्णव अथवा संन्यासी बे घड़ी पण विश्राम करे छे, तेना पितामह 8 युगो सुधी अमृत भोजन करे छे। शालिग्राम शिलाथी प्रगट थयेला लिंगोनु एक वार पण पूजन करवाथी मनुष्य योग अने सांख्यथी रहित होय तो पण मुक्त थई जाय छे। मारा कोटि कोटि लिंगोनु दर्शन, पूजन अने स्तवन करवाथी जे फल मळे छे, ते एक ज शालिग्राम शिलाना पूजनथी प्राप्त थई जाय छे। जे वैष्णव दररोज 12 शालिग्राम शिलाओनी पूजा करे छे, तेना पुण्यनुं वर्णन सांभळो। गंगाजीना तट पर करोड़ों शिवलिंगोनुं पूजन करवाथी तथा लगातार 8 युगो पर्यंत काशीमां रहेवाथी जे पुण्य थाय छे, ते फल वैष्णवने एक दिवसमां मळी जाय छे। वधारे कहेवानी शी जरूर छे। जे वैष्णव शालिग्राम शिलानु पूजन करे छे, तेना पुण्यनी गणतरी करवामां हूँ तथा ब्रह्माजी पण समर्थ नथी। तेथी बेटा, मारा भक्तों माटे उचित छे के मारी प्रसन्नता माटे भक्तिपूर्वक शालिग्राम शिलानु पण पूजन करे। ज्यां शालिग्राम शिला रूपे भगवान केशव बिराजमान छे, त्यां ज बधा देवता, असुर, यक्ष तथा 14 भुवन मौजूद छे। अन्य देवताओनु करोड़ों वार कीर्तन करवाथी जे फल मळे छे, તે ભગવાન કેશવનું એક વાર કીર્તન કરવાથી મળી જાય છે। તેથી કળિયુગમાં શ્રી હરિનું કીર્તન જ સર્વોત્તમ પુણ્ય છે। સુરાણામ કીર્તને હિ સર્વે હિ કોટિભિશ્ચ ફલમ કૃતમ તત્ફલમ કીર્તનાદેવ કેશવે સુકૃત કલો 122 અધ્યાયના 36-37 શ્લોક સંખ્યા। શ્રી હરિના ચરણોદકનું પાન કરવાથી જ સમસ્ત પાપોનું પ્રાશ્ચિત થઈ જાય છે। પછી તેમના માટે દાન, ઉપવાસ અને ચાંદ્રાયણ વ્રત કરવાની શું જરૂર છે? બેટા સ્કંદ, અન્ય બધા શુભ કર્મોના ફળોના માપ છે, પરંતુ શાલિગ્રામ શિલાના પૂજનથી જે ફળ મળે છે તે અમાપ છે। જે વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને શાલિગ્રામ શિલાનું દાન આપે છે, તેણે માનો 100 યજ્ઞો દ્વારા ભગવાનનું યજન કરી લીધું। જે શાલિગ્રામ શિલાના જળથી પોતાનો અભિષેક કરે છે, તેણે સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરી લીધું અને સમસ્ત યજ્ઞોની દીક્ષા લઈ લીધી। દરરોજ ભક્તિપૂર્વક એક શેર તલના દાનથી જે ફળ થાય ફળ થાય છે તેટલું શાલિગ્રામ શિલાના પૂજન માત્રથી પ્રાપ્ત થઈ જાય છે। શાલિગ્રામ શિલાને અર્પણ કરેલા થોડા પત્ર પુષ્પ ફળ જળ મૂળ અને દુર્વા પણ મેરુ પર્વત સમાન મહાન ફળ આપનારા છે। જ્યાં શાલિગ્રામ શિલા હોય છે ત્યાં ભગવાન શ્રી હરિ બિરાજમાન રહે છે। ત્યાં કરેલું સ્નાન અને દાન કાશીથી 100 ગણું અધિક ફળપ્રદ છે। પ્રયાગ કુરુક્ષેત્ર પુષ્કર અને નિમિષારણ્ય આ બધા તીર્થો ત્યાં મોજુદ રહે છે, તેથી ત્યાં તે તીર્થોની અપેક્ષા કરોડ ગણું અધિક પુણ્ય થાય છે। કાશીમાં મળનારું મોક્ષરૂપી મહાન ફળ પણ ત્યાં સુલભ થાય છે। જ્યાં શાલિગ્રામ શિલાથી પ્રગટ થનારા ભગવાન શાલિગ્રામ તથા દ્વારકાથી પ્રગટ થવાવાળા ભગવાન ગૌતમી ચંદ્ર હોય તથા જ્યાં બંનેનો સંગમ થઈ ગયો હોય ત્યાં નિસંદેહ મોક્ષની પ્રાપ્તિ થાય છે। શાલિગ્રામ શિલાના પૂજનમાં મંત્ર જપ ભાવના સ્તુતિ અથવા કોઈ વિશેષ પ્રકારના આચારનું બંધન નથી। શાલિગ્રામ શિલાની સન્મુખ વિશેષ કરીને કાર્તક મહિનામાં આદરપૂર્વક સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને મનુષ્ય પોતાની 7 પેઢીઓને પવિત્ર કરી દે છે। જે ભગવાન કેશવની સામે મારી અથવા ગેરુ વગેરેથી નાનું એવું પણ મંડળ ચોક બનાવે છે તે કોટી કલ્પો સુધી દિવ્ય લોકમાં નિવાસ કરે છે। શ્રી હરિના મંદિરને સજાવવાથી અગમ્યા ગમન તથા અભક્ષ્ય ભક્ષણ જેવા પાપ પણ નષ્ટ થઈ જાય છે। જે સ્ત્રી દરરોજ ભગવાન વિષ્ણુની સામે ચોક પૂરે છે તે 7 જન્મો સુધી કદી વિધવા થતી નથી। અધ્યાય 49મો સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।